શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 86 યમલોકનો માર્ગ અને ચારે દ્વારોનું વર્ણન. મુનિ બોલ્યા, બ્રહ્મન, તમારા મુખેથી નીકળેલા પુણ્ય ધર્મમય વચનોથી અમને તૃપ્તિ થતી નથી, બલકે વધારે ને વધારે સાંભળવાની ઉત્કંઠા વધતી જાય છે. મુનિ, તમે પરમ બુદ્ધિમાન છો તથા પ્રાણીઓની ઉત્પત્તિ લઈ અને કર્મ ગતિને જાણો છો, તેથી અમે આપને પ્રશ્નો કરીએ છીએ. અમે સાંભળ્યું છે કે યમલોકનો માર્ગ બહુ દુર્ગમ છે, તે સદા દુઃખ અને ક્લેશ આપનારો છે તથા સમસ્ત પ્રાણીઓને માટે ભયંકર છે. એ માર્ગની લંબાઈ કેટલી છે તથા જીવો એ માર્ગથી યમલોકની યાત્રા કઈ રીતે કરે છે? મુનિ, કયો એવો ઉપાય છે જેનાથી નરકના દુઃખો ભોગવવા ન પડે? વ્યાસજીએ કહ્યું, ઉત્તમ વ્રતનું પાલન કરનારા મુનિવરો, સાંભળો, આ સંસાર ચક્ર પ્રવાહ રૂપે નિરંતર ચાલતો રહે છે. હવે હું પ્રાણીઓના મૃત્યુથી માંડીને આગળ જે સ્થિતિ થાય છે તેનું વર્ણન કરીશ. આ જ પ્રસંગમાં યમલોકના માર્ગનો પણ નિર્ણય કરવામાં આવશે. મનુષ્યલોક અને યમલોકની વચ્ચે 86,000 યોજનનું અંતર છે. એનો માર્ગ તપાવેલા તાંબા જેવો ગરમ છે. દરેક જીવને યમલોકના માર્ગ પરથી જવું પડે છે. પુણ્યાત્મા પુરુષ પુણ્યલોકમાં અને નીચ પાપાચારી માનવ પાપમય લોકમાં જાય છે. યમલોકમાં પાપી મનુષ્યને જ્યાં ભાત ભાતની યાતનાઓ આપવામાં આવે છે એવા 22 નરક છે. નરક રૌરવ, રુદ્ર, શુકર, તાલ, કુંભીપાક, મહાઘોર, સાલમલ, વિમોહન, કીટાદ, કૃમિભક્ષ, લાલાભક્ષ, બ્રહ્મ, પરુ વહાવનારી નદી, લોહી વહાવતી નદી, અગ્નિજ્વાળ, મહારુદ્ર, સંદ્રસ, શૂન ભોજન, ઘોર વેતરણી અને અસિપત્રવન. યમલોકના માર્ગમાં ન તો ક્યાંય વૃક્ષની છાયા છે, કે ન તળાવ કે તલાવડી છે, કે ન વાવડી છે કે ન કૂવો છે, ન પરબ છે કે ન ધર્મશાળા છે, ન મંડપ છે કે ન ઘર છે, ન નદી છે કે ન પર્વત છે, તથા ન તો વિશ્રામ કરવા યોગ્ય કોઈ સ્થાન પણ છે. જ્યાં અત્યંત કષ્ટમાં પડેલા ભૂખ્યો તરસ્યો થાકેલો જીવ વિશ્રામ કરી શકે એ દુર્ગમ પથ પર બધા પ્રાણીઓએ બધા પાપીઓએ અવશ્ય જવું પડે છે. જીવન જેટલું આયુષ્ય નિયત છે તે ભોગવી લીધા પછી અનિચ્છાએ પણ દેહ ત્યાગ કરવો પડે છે. જળ, અગ્નિ, વિષ, સુધા, રોગ અથવા પર્વત પરથી પડવું વગેરે કોઈ પણ નિમિત્તે દેહધારી જીવનું મૃત્યુ થાય છે. મહાપંચભૂતના સુંદર શરીરને છોડીને જીવ પોતાના કર્મ અનુસાર યાતના ભોગવવા યોગ્ય બીજું શરીર ધારણ કરે છે. એને સુખ અને દુઃખ ભોગવવા માટે સુદૃઢ શરીર પ્રાપ્ત થાય છે. પાપાચારી મનુષ્ય એ જ દેહથી ઘણું કષ્ટ ભોગવે છે અને ધર્માત્મા પુરુષ પ્રસન્નતાપૂર્વક સુખ ભોગવે છે. શરીરમાં જે ગરમી અથવા પિત્ત છે એ તીવ્ર વાયુથી પ્રેરિત થઈને જ્યારે અત્યંત વિકૃત થાય છે ત્યારે ઈંધણ વિના જ પ્રદીપ્ત અગ્નિની જેમ મર્મસ્થાનોને વિદીર્ણ કરી નાખે છે. ત્યાર પછી ઉદાન વાયુ ઉપર તરફ ચડે છે અને ખાધેલા પીધેલા અન્નજળને નીચે તરફ જતા રોકી લે છે. આવી આપત્તિજનક અવસ્થામાં પણ એ જ પ્રસન્ન રહે છે. જેણે પહેલા જળ, અન્ન, રસનું દાન કર્યું હોય એ આવી વિષમ અવસ્થામાં અન્ન વિના પણ તૃપ્ત રહે છે. જેણે કદી મિથ્યા ભાષણ કર્યું નથી, બે પ્રેમીઓની વચ્ચે વિક્ષેપ ઊભો નથી કર્યો, તથા જે આસ્તિક અને શ્રદ્ધાળુ છે તેનું મૃત્યુ કષ્ટ વિના થાય છે. જેઓ દેવતા અને બ્રાહ્મણોની પૂજામાં સંલગ્ન રહે છે, કોઈની નિંદા કરતા નથી તથા સાત્વિક, ઉદાર અને લજ્જાશીલ હોય છે એવા મનુષ્યને મૃત્યુના સમયે કષ્ટ થતું નથી. જે કામના, ક્રોધ અથવા દ્વેષના કારણે ધર્મનો ત્યાગ કરતો નથી, શાસ્ત્રની આજ્ઞાનું પાલન કરનાર તથા સૌમ્ય હોય છે એનું મૃત્યુ પણ સુખપૂર્વક થાય છે. જેમણે કદી જળનું દાન કર્યું નથી એ મનુષ્યને મૃત્યુ સમયે વધારે બળતરા થાય છે, તથા અન્નદાન ન કરનારાઓને તે સમયે સુધાનું ભારે કષ્ટ ભોગવવું પડે છે. જે લોકો ઠંડીના દિવસોમાં ઠંડીનું નિવારણ કરે તેવા પદાર્થોનું દાન કરે છે તેઓ ઠંડીના કષ્ટને જીતી લે છે. જેઓ ચંદનનું દાન કરે છે તેઓ તાપ એટલે ગરમીમાં રાહત મેળવે છે, તથા જે લોકો કોઈ જીવને ઉદ્વેગ પહોંચાડતા નથી તેમને મૃત્યુ સમયે કોઈ પ્રકારની વેદના થતી નથી. જ્ઞાનદાતા પુરુષ મોહ પર તથા દીપદાન કરનાર અંધકાર પર વિજય મેળવે છે. જે લોકો ખોટી સાક્ષી આપે છે, અસત્ય બોલે છે અધર્મનો ઉપદેશ આપે છે અને વેદોની નિંદા કરે છે, બધા મૂર્છાગ્રસ્ત થઈને મૃત્યુ પામે છે. આવા લોકોના મૃત્યુ સમયે યમરાજના દુષ્ટ દૂતો હાથમાં હથોડા અને મુદગર લઈને આવે છે. તેઓ બહુ ભયંકર હોય છે અને યમના એમના શરીરમાંથી દુર્ગંધ નીકળતી રહે છે. એ યમદૂતો પર દ્રષ્ટિ પડતા જ મનુષ્ય ધ્રુજી જાય છે તથા પિતા ભાઈ અને પુત્રોના નામ લઈને વારંવાર પોકારો કરે છે. તે સમયે એની વાણી સ્પષ્ટ સમજાતી નથી, એક જ શબ્દ એક જ અવાજ જેવું લાગે છે. ભયના કારણે રોગીની આંખો અસ્થિર થઈ જાય છે અને એનું મુખ સુકાઈ જાય છે, એનો જીવ ઊંચો થઈ જાય છે, જોવાની શક્તિ નષ્ટ થઈ જાય છે. પછી તે અત્યંત વેદનાથી વ્યથિત થઈને શરીર છોડી દે છે અને પવનના આધારે જઈને ફરીથી તેવા શરીરને ધારણ કરી લે છે. જે રૂપ રંગ અને અવસ્થામાં અગાઉનું શરીર જેવું જ હોય છે તે શરીર કર્મજન્ય હોય છે અને યાતનાઓ ભોગવવા માટે જ મળે છે. તે શરીર દ્વારા યાતના ભોગવવી પડે છે. ત્યાર પછી યમરાજના દૂતો સત્વરે તેને કષ્ટપ્રદ પાસોથી બાંધી લે છે. મૃત્યુ સમયે જીવને બહુ વેદના થાય છે, જેના કારણે તે અત્યંત વ્યાકુળ થઈ જાય છે. પ્રાણવાયુ કંઠ સુધી આવી જાય છે અને જીવ શરીરમાંથી નીકળે છે. ત્યારે જોર જોરથી રડે છે. માતા, પિતા, ભાઈ, મામા, સ્ત્રી, પુત્ર, મિત્ર અને ગુરુ બધા સાથે સંબંધ છૂટી જાય છે. બધા સ્વજનો આંખોમાં આંસુ ભરીને એને જોતા જ રહી જાય છે અને તે પોતાના શરીરનો ત્યાગ કરીને યમલોકના માર્ગ પર વાયુ રૂપે ચાલ્યો જાય છે. એ માર્ગ અંધકારપૂર્ણ, અપાર, અતિ ભયંકર તથા પાપીઓના માટે અત્યંત દુર્ગમ હોય છે. યમદૂત પાસો વડે બાંધીને તેને ખેંચતા, મુદગરોથી મારતા વિશાળ માર્ગ પર થઈને લઈ જાય છે. યમદૂતોના અનેક રૂપ હોય છે. તેઓ દેખાવે બહુ બિહામણા અને જોનારને ભયભીત કરનારા હોય છે. તેમના મુખ વિકરાળ, નાકવાંકા, આંખો ત્રણ દાઢી, ગાલ અને મુખ બેડોળ અને હોઠ લાંબા હોય છે. તેમના હાથોમાં ભયંકર આયુધો હોય છે. તે આયુધોમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળતી રહે છે. પાસ, દંડ અને સાંકળોથી ભયભીત કરનારા મહાબળી મહાભયંકર યમદૂતો યમરાજની આજ્ઞાથી પ્રાણીઓનું આયુષ્ય સમાપ્ત થતા એમને લેવા માટે આવે છે. જીવયાતના ભગવા માટે પોતાના કર્મ અનુસાર જે પણ શરીર ગ્રહણ કરે છે એને જ યમદૂતો યમલોકમાં લઈ જાય છે. તેઓ એને કાળપાસમાં બાંધીને પગમાં બેડી નાખી દે છે. બેડીના બંધન વજ્ર જેવા કઠોર હોય છે. યમદૂતો ક્રોધિત થઈને તે બાંધેલા જીવને મારતા મારતા લઈ જાય છે. તે ડગમગતો રહીને પડી જાય છે, રડે છે અને હાય બાપ, હાય માં, હાય પુત્ર કહીને વારંવાર પોકારો કરે છે. છતાં દૂષિત કર્મોવાળા તે પાપીને તીક્ષ્ણ ભાલા, મુદગરો, ખડગ અને શક્તિના પ્રહારો વડે તથા વજ્ર જેવા ભયંકર દંડથી ઘાયલ કરીને જોર જોરથી ધમકાવે છે. ક્યારેક ક્યારેક તો એક એક પાપીને અનેક યમદૂતો ચારે બાજુથી ઘેરીને મારે છે. બિચારો જીવ દુઃખથી વ્યથિત થઈને મૂર્છિત થઈને આમ તેમ પડી જાય છે. છતાં તે દૂતો એને ઘસડીને લઈ જાય છે. ક્યાંક ભયભીત થતા, ક્યાંક ત્રાસ પામતા, ક્યાંક ડગમગતા ને ક્યાંક દુઃખથી આક્રંદ કરતા જીવોને એ માર્ગથી જવું પડે છે. યમદૂતોના મારથી તે જીવો ઉદ્વિગ્ન થઈ જાય છે અને ભય વિહ્વળ થઈને ધ્રુજી રહેલા શરીરે દોડવા લાગે છે. માર્ગમાં ક્યાંક કાંટા પાથરેલા હોય છે અને ક્યાંક દૂર દૂર સુધી તપેલી રહેતી હોય છે. જે મનુષ્યએ દાન કર્યું નથી તે બધા ખુલ્લા પગે તપી ગયેલા માર્ગ પર ચાલે છે. જીવ હિંસક મનુષ્યની ચારે બાજુ મરેલા પ્રાણીઓના સબ પડેલા હોય છે, તેમાંથી સતત દુર્ગંધ આવ્યા કરે છે. તે જીવ અત્યંત વેદના થવાથી જોર જોરથી બૂમો પાડે છે. શક્તિ, ભિંદીપાલ, તોમર, ખડક, બાણ, ભાલાઓથી એમનું અંગે અંગ વિદીર્ણ કરી નાખવામાં આવે છે. કૂતરા, વાઘ, વરુ અને કાગડા આ માર્ગે જનાર પ્રાણીના શરીરનું માંસ કોતરી કોતરીને ખાય છે. માંસાહારી લોકોને તે માર્ગ પર કરવતથી ચીરવામાં આવે છે. સુવર પોતાની દાઢોથી એમના શરીરને વિદીર્ણ કરી નાખે છે. જે પોતાના ઉપર વિશ્વાસ કરનાર સ્વામી, મિત્ર અથવા સ્ત્રીની હત્યા કરે કે કરાવે છે તેઓ શસ્ત્રો દ્વારા છિન્ન ભિન્ન થઈને યમલોકના માર્ગે જાય છે. જે લોકો નિરપરાધ જીવોને મારે છે અથવા મરાવે છે તે બધા રાક્ષસોનો કોળિયો બનીને તે પથની યાત્રા કરે છે. જે પારકી સ્ત્રીઓના વસ્ત્ર ઉતારે છે તેમને મૃત્યુ પછી નિર્વસ્ત્ર કરીને દોડાવીને યમલોકમાં લાવવામાં આવે છે. જે દુરાત્મા પાપાચારી અન્ન, વસ્ત્ર, સોનું, ઘર અને જમીનનો પહરણ કરે છે તેમને યમલોકના માર્ગ પર પથ્થરો, લાકડીઓથી મારી મારીને લોહી નીતરતા અંગો સાથે યમપુરીમાં લઈ જવામાં આવે છે. જે અધમ લોકો નરકની પરવા ન કરતા આ લોકમાં બ્રાહ્મણનું ધન હડપ કરી લે છે તેમને મારે છે અથવા અપશબ્દો કહે છે. તેમને બાંધીને આંખો કાઢી લેવામાં આવે છે, પછી નાક કાન કાપી લઈને તેમના અંગ પર રક્ત પરુ ચરબી ચોપડવામાં આવે છે. પછી કાળ જેવા ગિદ્ધ શિયાળ તેમને કોતરી કોતરીને ખાય છે. પાછા યમદૂતો નિર્દયતાથી મારતા હોય છે, તેથી તે જીવો કરુણતાપૂર્વક ચીસો પાડતા પાડતા યમલોકના માર્ગ પર ચાલે છે. આ પ્રમાણે યમપુરીનો માર્ગ અતિ દુર્ગમ અને અગ્નિ જેવો પ્રજ્વલિત છે. એને હરોરવ જીવોને, હરોરવ એટલે કે જીવોને રડાવનારો કહેવામાં આવે છે. તે ઊંચી નીચી ભૂમિ હોવાના કારણે માનવ માત્રને માટે અગમ્ય છે. તપાવેલા તાંબા જેવો એનો વર્ણ છે. તે અગ્નિના તણખા અને જ્વાળાઓ દેખાય છે. માર્ગ કાંટાઓથી ભરેલો છે. શક્તિ અને વજ્ર વગેરે આયુધોથી વ્યાપ્ત છે. આવા કષ્ટદાયી માર્ગ પર યમદૂતો જીવને ઘસડીને લઈ જાય છે અને એમને અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્રોથી મારે છે. આ પ્રમાણે પાપપરાયણ અન્યાયી મનુષ્યને વિવશ થઈને માર ખાતા ખાતા દુર્ધર્ષ યમદૂતો દ્વારા યમલોકમાં લઈ જવાય છે. યમદૂતો ક્યારેક પાપીઓને તે દુર્ગમ માર્ગ પર અવગણના પૂર્વક લઈ જાય છે. એ ઘણો ભયાનક માર્ગ જ્યારે સમાપ્ત થઈ જાય છે ત્યારે યમદૂતો તે પાપી જીવને તાંબા અને લોઢાથી બનેલી યમપુરીમાં પ્રવેશ કરાવે છે. તે પુરી બહુ વિશાળ છે. તેનો વિસ્તાર 1,00,000 યોજનનો છે. એ ચોરસ હોવાનું કહે છે. એના 4 સુંદર દરવાજા છે. એનો કિલ્લો સોનાનો છે, જે 10,000 યોજન ઊંચો છે. યમપુરીનું પૂર્વદ્વાર બહુ સુંદર છે, જ્યાં ફરકતી સેંકડો પતાકાઓ એની શોભા વધારે છે. હીરા નીલમ પોખરાજ અને મોતીઓથી એ દ્વાર સજાવવામાં આવે છે. ત્યાં ગંધર્વો અને અપ્સરાઓના નૃત્ય ગીત થતા રહે છે. એ દ્વારથી દેવતાઓ, ઋષિઓ, યોગીઓ, ગંધર્વો, સિદ્ધો, યક્ષો અને વિદ્યાધરોનો પ્રવેશ થાય છે. એ નગરીનું ઉત્તર દ્વાર ઘંટા, છત્ર, ચામર તથા અનેક પ્રકારના રત્નોથી અલંકૃત છે. ત્યાં વીણા અને વેણુનો કર્ણપ્રિય ધ્વનિ ગુંજતો રહે છે. ગીત, મંગલગાન તથા ઋગ્વેદ વગેરેના સુરો સંભળાય છે. ત્યાં મહર્ષિઓના સમુદાય શોભે છે. આ દ્વારથી તેજ પુણ્યાત્માઓનો પ્રવેશ થાય છે, જેઓ ધર્મજ્ઞ અને સત્યવાદી છે, જેમણે તૃષાતુર લોકોને જળ પીવડાવ્યું છે અને ઠંડીમાં એમને યોગ્ય વસ્તુઓ આપીને એમનું રક્ષણ કર્યું છે, જેઓ વૃદ્ધ અને અસમર્થ લોકોની સેવા કરે છે અને સદા પ્રિય બોલે છે, જેઓ દાતા, સુર અને માતા પિતાના ભક્ત છે તથા જેમણે બ્રાહ્મણોની સેવા અને અતિથિઓનું પૂજન કર્યું છે, તે બધા ઉત્તર દ્વારથી યમપુરીમાં પ્રવેશ કરે છે. યમપુરીનું પશ્ચિમ મહાદ્વાર જાત જાતના રત્નોથી વિભૂષિત છે. વિવિધ પ્રકારના અદ્ભુત મણિઓના ત્યાં પગથિયા બનેલા છે. દેવતાઓ તે દ્વારની શોભા વધારતા રહે છે. ત્યાં ભેરી, મૃદંગ અને શંખ વગેરે વાદ્યોનો ધ્વનિ થતો રહે છે. સિદ્ધ સમુદાયો ત્યાં નિરંતર હર્ષપૂર્વક મંગલગાન કરે છે. જે લોકો ભગવાન શિવની સતત ભક્તિ કરે છે, જે લોકો તીર્થાટન કરી ચૂક્યા છે, તેમણે પંચાગ્નિનું સેવન કર્યું છે. જેમણે પંચાગ્નિનું સેવન કર્યું છે, જેઓ કોઈ ઉત્તમ તીર્થસ્થાનમાં અથવા કાલિંજર પર્વત પર દેહ ત્યાગ કરે છે, તથા જેઓ સ્વામી, મિત્ર અથવા જગતના કલ્યાણ માટે તથા ગાયોની રક્ષા માટે મૃત્યુ પામ્યા છે, તેવા સુરવીર અને તપસ્વી પુરુષો પશ્ચિમ દ્વારથી યમપુરીમાં પ્રવેશ કરે છે. એ પુરીનું દક્ષિણ દ્વાર અતિ ભયંકર છે. સગળા જીવોના મનને ભયભીત કરી દેનારું છે. ત્યાં નિરંતર હાહાકાર મચેલો રહે છે. સદા અંધારું છવાયેલું રહે છે. એ દરવાજા પર તીક્ષ્ણ સિંગડા, કાંટા, વીછી, સર્પ, વ્રજ ઝમુખવાળા કીડા, વરુ, વાઘ, રીછ, સિંહ, શિયાળ, કૂતરા, બિલાડા અને ગીધ હોય છે. એમના મોઢામાંથી અગ્નિની જ્વાળાઓ નીકળ્યા કરે છે. જે સદા સૌનો અપકાર કરનારા પાપાત્મા છે, તેમનો એ માર્ગથી તે પુરીમાં પ્રવેશ થાય છે. જેઓ બ્રાહ્મણ, ગાય, બાળક, વૃદ્ધ, રોગી, શરણાગત, વિશ્વાસુ, સ્ત્રી, મિત્ર અને લાચાર મનુષ્યની હત્યા કરે છે, અગમ્ય સ્ત્રી સાથે સંભોગ કરે છે, બીજાના ધનનું અપહરણ કરે છે, થાપણ છીનવે છે, બીજાને વિષ આપે છે, એનું ઘર બાળે છે, પારકી, ભૂમિ, ઘર, સૈયા, વસ્ત્ર અને આભૂષણની ચોરી કરે છે, બીજાના છિદ્રો જોઈને એમના પ્રત્યે ક્રૂરતા ભર્યો વ્યવહાર કરે છે તથા અસત્ય બોલે છે, ગામ, નગર અને રાષ્ટ્ર પ્રત્યે અપકાર કરે છે, ખોટી સાક્ષી આપે છે, કન્યા વિક્રય કરે છે, અભક્ષ્ય ભક્ષણ કરે છે, પુત્રી અથવા પુત્રવધુ સાથે સમાગમ કરે છે, માતા પિતાને અપશબ્દ બોલે છે તથા અન્ય પ્રકારના મહાપાતકોમાં સંલગ્ન રહે છે તે બધા દક્ષિણ દ્વારથી યમપુરીમાં પ્રવેશ કરે છે. એ ઘાત યંતી વિપ્રાન ગા બાલમ વૃદ્ધમ તથા અતુરમ શરણાગતમ વિશ્વસ્તમ સ્ત્રિયમ મિત્રમ નિરાયુધમ એ અગમ્ય ગામીનો મૂઢાહ પરદ્રવ્યાપહારિણ નિક્ષેપશ્યા પહર્તારો વિષવહની પ્રદાશ્વર્યે પરભૂમિમ ગૃહમ શય્યામ વસ્ત્ર અલંકાર હારિણ પરરંધ્રેશુ યે ક્રૂરા યે સદા નૃતવાદિન ગ્રામ રાષ્ટ્ર પુરુસ્થાને મહાદુઃખ પ્રદાહા હિ હે કૂટ સાક્ષી પ્રદાતાર કન્યા વિક્રય કારકા અભક્ષ્ય ભક્ષણર્તા યે ગચ્છંતિ સુતામ સ્નુષામ માતરમ પિતરમ ચૈવ યે વદંતિ ચ પૌરુષમ અન્ય યે ચૈવ નિર્દિષ્ટા મહાપાતકકારિણઃ દક્ષિણેન તુ તે સર્વે દ્વારેણ પ્રવિશંતિ વે. 214માં અધ્યાયનો 123-128 શ્લોક સંખ્યા અધ્યાય 86 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.